શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 29 દક્ષ પ્રજાપતિની સંતતિ તથા સ્વયંભૂ સ્વર્ગનું વર્ણન. માર્કંડેયજી કહે છે, ભૃગુથી તેમની પત્ની ખ્યાતિએ ધાતા અને વિધાતા નામના બે દેવતાઓને ઉત્પન્ન કર્યા. દેવાધિદેવ ભગવાન નારાયણની ધર્મપત્ની શ્રી લક્ષ્મીદેવી પણ ખ્યાતિના ગર્ભથી જ પ્રગટ થયા. મહાત્મા મેરુની બે કન્યાઓ હતી, આયતી અને નિયતિ. એ જ ધાતા અને વિધાતાની પત્નીઓ થઈ એ બંનેથી બે પુત્ર થયા, પ્રાણ અને મારા મહાયશસ્વી પિતા મૃકંડુ. શ્રી મૃકંડુથી મારો જન્મ થયો. મારા માતા મનસ્વી દેવી હતા. મારા પત્ની ધૂમ્રવતીના ગર્ભથી મારા પુત્ર વેદશિરાનો જન્મ થયો. હવે પ્રાણના સંતાનોનું વર્ણન સાંભળો. પ્રાણનો પુત્ર દ્યુતિમાન અને દ્યુતિમાનનો અજરા થયો. તે બંનેના ઘણા પુત્ર થયા. મારીચની પત્ની સંભૂતિએ પૌર્ણમાસને ઉત્પન્ન કર્યો. મહાત્મા પૌર્ણમાસના બે પુત્ર થયા, વિરજા અને પર્વત. અંગિરાની પત્ની સ્મૃતિએ ચાર કન્યાઓને જન્મ આપ્યો. તેમના નામ છે સિનિવાલી, કુહુ, રાકા તથા અનુમતિ. આ જ પ્રમાણે મહર્ષિ અત્રિના પત્ની અનસુયાએ ચંદ્રમા, દુર્વાસા અને યોગી દત્તાત્રેય આ ત્રણ પાપરહિત પુત્રોને ઉત્પન્ન કર્યા. પુલત્સ્યની પત્ની પ્રીતિથી દતોલી નામનો પુત્ર થયો, જે પોતાના પૂર્વજન્મમાં સ્વયંભૂ મન્વંતરમાં અગસ્ત્ય નામે પ્રસિદ્ધ હતો. ક્ષમા પ્રજાપતિ પુલહની પત્ની હતા. તેણે કદર્મ, અર્વવીર તથા સહિષ્ણુ આ ત્રણ પુત્રોને જન્મ આપ્યો. ક્રતુની પત્ની સન્નતિએ 8000 બાળખિલ્ય નામના ઉર્ધ્વ રહેતા મહર્ષિઓને ઉત્પન્ન કર્યા. કોઈક જગ્યાએ 60000 છે, અહીંયા 8000 છે. વશિષ્ઠની પત્ની ઉર્જાના ગર્ભથી 7 પુત્ર ઉત્પન્ન થયા, રજ, ગાત્ર, ઉર્ધુબાહુ, સબલ, અનગ, સુતપા અને શુક્ર. આ બધા સપ્તર્ષિ થયા. 7 પુત્રો હતા જે સપ્તર્ષિ થયા. બ્રહ્મન અગ્નિતત્વના અભિમાની દેવતા અગ્નિ બ્રહ્માજીના પ્રથમ પુત્ર હતા. તેમના પત્ની સ્વાહાએ 3 પુત્ર ઉત્પન્ન કર્યા, જે બહુ ઉદાર અને તેજસ્વી છે. તેમના નામ આ છે, પાવક, પવમાન અને સૂચિ. એમાં સૂચિ જળને શોષનાર છે. આ ત્રણેયના વંશમાં દરેકને 15-15ના ક્રમે 45 પુત્ર થયા. તેમની સાથે તેમના પિતા અગ્નિ તથા તેમના 3 પુત્રોની સંખ્યા 49 અગ્નિ થાય છે. આ બધા દુર્જય માનવામાં આવે છે. બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન જે અગ્નિસ્વાત, બહિર્ષદ, અનગ્નિક અને સાગ્નિક પિત્રો છે, તેમનાથી સ્વધાએ 2 કન્યાઓને જન્મ આપ્યો, જેમના નામ હતા મેના અને ધારિણી. આ બંને ઉત્તમ જ્ઞાનથી સંપન્ન તથા બધા ગુણોથી સુશોભિત બ્રહ્મવાદિની અને યોગિની હતા. આ પ્રમાણે આ દક્ષ કન્યાઓની પરંપરાનું વર્ણન કર્યું. જે શ્રદ્ધાપૂર્વક આનું ચિંતન કરે છે તે નિસંતાન રહેતો નથી. કૃષ્ટકી બોલ્યા, ભગવાન, આપે હમણાં જે સ્વયંભૂ મન્વંતરની ચર્ચા કરી છે તેમનું વર્ણન હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું. મન્વંતરના કાળમાં દેવતા, દેવર્ષિ, રાજા અને ઇન્દ્ર આ બધાનું વર્ણન કરો. માર્કંડેયજીએ કહ્યું, બ્રહ્મન, મન્વંતરનો અવધિ 71 ચતુર્યુગીથી થોડા વધારે સમયનો હોય છે. આ વાત અગાઉ બતાવી દેવામાં આવી છે. હવે માનવ વર્ષ પ્રમાણે મન્વંતરનો સમય અવધિ સાંભળો. 30,68,20,000 વર્ષોનું એક મન્વંતર થાય છે. દેવતાઓના પ્રમાણે 8,52,000 વર્ષોનો આ સમય છે. સર્વપ્રથમ મનુ સ્વયંભૂ છે, ત્યાર પછી સ્વારોચિસ, ઓતસ, તામસ, રૈવત અને ચાક્ષુષ છે. આ 6 મનુનો સમય પસાર થઈ ગયો છે. અત્યારે વ્યવસ્વત મનુનું રાજ્ય છે. ભવિષ્યમાં સાવરણી નામવાળા 5 મનુ, રોચ્ય મનુ તથા ભૌમ્ય મનુ આ 7 બીજા થવાના છે. આમનું વિસ્તૃત વર્ણન મન્વંતરોના પ્રકરણમાં કરીશું. બ્રહ્મન, આ સમયે મન્વંતરોના દેવતા, ઋષિ, ઇન્દ્ર અને પિતૃનો પરિચય આપું છું તથા તેમની ઉત્પત્તિ, સંગ્રહ તેમજ સંતાનોનું પણ વર્ણન કરું છું. સાથે સાથે એ પણ જણાવું છું કે મનુ અને તેમના પુત્રોના રાજ્યનું ક્ષેત્રફળ કેટલું હતું. પહેલા સ્વયંભૂ મન્વંતરના પ્રથમ ત્રેતાયુગમાં પ્રિયવ્રતના પુત્રો અર્થાત સ્વયંભૂ મનુના પુત્રોએ પૃથ્વીના વર્ષ એટલે ખંડ વિભાગ કર્યા હતા. પ્રજાપતિ કદર્મજીની પુત્રી પ્રજાવતી રાજા પ્રિયવ્રતની પત્ની હતી. તેના ગર્ભથી 2 કન્યાઓ અને 10 પુત્ર થયા. કન્યાઓના નામ હતા સમ્રાટ અને કુક્ષી. તે બંનેના 10 ભાઈ પ્રજાપતિ જેવા તેજસ્વી અને મહાન સુરવીર હતા. તેમાં 7ના નામ આ પ્રમાણે છે: આગ્નિર્ધ, મેઘાતિથિ, ભપુષ્માન, જ્યોતિષ્માન, દ્યુતિમાન, ભવ્ય અને સવન. એમના સિવાય મેઘા, અગ્નિબાહુ અને મિત્ર આ બીજા 3 હતા જે તપસ્યા અને યોગમાં તત્પર રહેતા હતા. એમને પોતાના પૂર્વજન્મના વૃતાંતોનું સ્મરણ હતું. તેથી આ મહાભાગ્યશાળી પુરુષોએ રાજ્યભોગમાં મન લગાડ્યું નહીં. રાજા પ્રિયવ્રતે બાકીના 7 પુત્રોને 7 દ્વીપોના રાજપદ પર ધર્મપૂર્વક અભિષિક્ત કરી દીધા. હવે દ્વીપોનું વર્ણન સાંભળો. પ્રિયવ્રતે જંબુદ્વીપમાં અગ્નિર્ધને રાજા બનાવ્યા. પ્લક્ષદ્વીપનું રાજ્ય મેઘાતિથિને આપ્યું. સાલ્મલ દ્વીપ વપુષ્માન્ય અને કુશદ્વીપમાં જ્યોતિષ્માનને રાજા બનાવ્યા. દ્યુતિમાન ક્રૌંચદ્વીપના, ભવ્ય શ્વાકદ્વીપના તથા સવન પુષ્કરદ્વીપના સ્વામી બનાવવામાં આવ્યા. પુષ્કરરાજ સવનના 2 પુત્ર થયા, મહાવીર અને ધાતકી. તેમણે પુષ્કરદ્વીપને 2 ભાગોમાં વહેંચી દીધો. ભવ્યના 7 પુત્ર હતા. તેમના નામ છે જલદ, કુમાર, સુકુમાર, વનીય, કુશોતર, મેઘાવી અને મહાદ્રુમ. તેણે પોતપોતાના નામથી શાકદ્વીપના 7 ખંડ કર્યા. દ્યુતિમાનના પણ કુશલ, મનુગ, ઉષ્ણ, પ્રાકર, અર્થકારક, મુનિ અને દદુંભી આ 7 પુત્ર હતા. તેમના નામ પરથી કોંચદ્વીપના 7 ખંડ થયા. રાજા જ્યોતિષ્માનના કુશદ્વીપમાં પણ તેમના પુત્રોના નામ પર 7 ખંડ બન્યા. તેમના નામ આ છે: ઉદ્ભિદ, વૈષ્ણવ, સુરત, લંબન, ધૃતિમાન, પ્રભાકર તથા કાપિલ. સાલ્મદ્વીપના સ્વામી વપુષ્માનના પણ 7 પુત્ર થયા: શ્વેત, હરિત, જીમુત, રોહિત, વૈદ્યુત, માનસ અને કેતુમાન. તેમના નામ પર પણ પૂર્વવર્ત ઉક્ત દ્વીપના 7 ખંડ બનાવવામાં આવ્યા. પ્લક્ષદ્વીપના સ્વામી મેઘાતિથિના પણ 7 પુત્ર હતા અને તેમના નામથી પ્લક્ષદ્વીપના પણ 7 ખંડ બની ગયા. આ ખંડોના નામ આ પ્રમાણે છે: શાકભવ, શિશિર, સુખોદય, આનંદ, શિવ, શેમક તથા ધ્રુવ. પ્લક્ષદ્વીપથી લઈને 7 દ્વીપ સુધીના 5 દ્વીપોમાં વર્ણાશ્રમ ધર્મ વિભાગપૂર્વક સ્થિત છે. ત્યાં ધર્મનું સદા સ્વાભાવિક રૂપે પાલન થાય છે. કદીએ કોઈ જીવ હિંસા કરવામાં આવતી નથી. તે 5 દ્વીપો અને તેમના ખંડોમાં બધા ધર્મો સામાન્ય રૂપે સર્વત્ર પ્રચલિત છે. બ્રહ્મન રાજા પ્રિયવ્રતે અગ્નિર્ધને જંબુદ્વીપનું રાજ્ય આપ્યું હતું. તેમને 9 પુત્ર થયા જે પ્રજાપતિ જેવા શક્તિશાળી હતા. તેમનામાં સૌથી મોટા પુત્રનું નામ નાભી હતું. તેનાથી નાનાનું નામ કિમપુરુષ હતું. ત્રીજાનું નામ હરિ, ચોથાનું નામ ઇલાવૃત, પાંચમાનું રમ્ય, છઠ્ઠાનું હિરણ્યક, સાતમાનું કુરુ, 8માનું ભદ્રાસુ અને 9માનું નામ કેતુમાલ હતું. આ પુત્રોના નામ પર જ જંબુદ્વીપના 9 ખંડ થયા. હિમખંડને છોડીને બાકીના જે કિમપુરુષ વગેરે ખંડ છે તેમાં સુખની અધિકતા છે અને યત્ન કર્યા વિના સ્વભાવથી જ ત્યાં સર્વ કામનાઓની સિદ્ધિ થાય છે. તે ખંડોમાં કોઈ પ્રકારના વિપર્ય, દુઃખ, અકાળ મૃત્યુ વગેરે તથા જરા મૃત્યુનો કોઈ ભેદ નથી અને ત્યાં ધર્મ, અધર્મ અથવા ઉત્તમ, મધ્યમ, અધમ વગેરેના પણ કોઈ ભેદ નથી. ત્યાં 8 ખંડોમાં ન 4 યુગોની વ્યવસ્થા છે ન 6 ઋતુઓની. ત્યાં કોઈ વિશેષ ઋતુના ચિહ્ન દેખાતા નથી. અગ્નિર્ધ કુમાર નાભિના પુત્ર ઋષભ અને ઋષભના ભરત થયા જે પોતાના 100 ભાઈઓમાંથી સૌથી મોટા હતા. ઋષભ પોતાના પુત્રને રાજ્ય આપીને સંન્યાસ ગ્રહણ કરીને તપસ્યા કરવા લાગ્યા. તેઓ મહર્ષિ પુલહના આશ્રમમાં જ રહેતા હતા. તેમને હિમ નામના ખંડને, જે બધાથી દક્ષિણમાં છે, પોતાના પુત્ર ભરતને આપ્યો હતો. તેથી મહાત્મા ભરતના નામ પર આનું નામ ભારતવર્ષ થઈ ગયું. ભરતના પુત્ર સુમતિ થયા જે મહાન ધર્માત્મા હતા. ભરત તેમને રાજ્ય આપીને વનમાં ગયા. રાજા પ્રિયવ્રતના પુત્રો તથા તેમના પણ પુત્ર પોત્રોએ સ્વયંભૂ મન્વંતરમાં 7 દ્વીપોવાળી પૃથ્વીનો ઉપભોગ કર્યો. દ્વિજશ્રેષ્ઠ. આ મેં તમને સ્વયંભૂ મન્વંતરની સૃષ્ટિનું વર્ણન કર્યું, હવે બીજું શું કહું. અધ્યાય 29 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.